श्री पद्म पुराण उत्तरखंड अध्याय 91 मृगशृंग ना लग्न लग्न ना प्रकार तथा गृहस्थ आश्रम नो धर्म। राजा दिलीप बोलिया, हे मुने, मारा प्रश्न ना उत्तर में तमे बहु अद्भुत बात कही। हवे संसार ना हित ने माटे महात्मा मृगशृंग ना शेष चरित्र नु वर्णन करो, केम के तेमना जेवा संत पुरुष स्पर्श बातचीत अने दर्शन करवाथी तथा शरण में जवाथी बधा पापोनो नाश करी नाखे छे। वशिष्ठ जी कहे छे, हे राजन, ब्रह्मचारी मृगशृंगे गुरुकुल में रहीने संपूर्ण वेदों अने दर्शनोनु यथावत अध्ययन कर्यु, पछी गुरु ने दक्षिणा आपीने समावर्तननी विधि पूरी करीने शुद्ध चित्त थया पछी तेमने गुरुए घेर जवानी आज्ञा आपी। घेर आव्या बाद कुत्स मुनिना ते पुत्र ने उच्चस्थये पोतानी पुत्री आपवानो विचार कर्यो तथा मुनीश्वर मृगशृंगे पण पहला जेनु पोताना मन थी वरण कर्यु हतु ते उच्चथ्य पुत्री सुवृतानी साथे लग्न करवानी इच्छा करी। त्यारबाद तेमणे महर्षि वेदव्यासजीनी आज्ञाथी सुवृता तथा तेनी त्रणे सखीओ कमला विमला तथा सुरसानो पाणीग्रहण कर्यो। श्रुति कहे छे, ब्राह्मणोने माटे ब्राह्म विवाह सौथी उत्तम छे, तेथी मुनिए ते चारे कन्याओने ब्राह्म विवाह अनुसार ग्रहण करी। आ प्रमाणे लग्न थई गया पछी मुनिवर वत्से समस्त ऋषिओने मस्तक झुकाव्यू तथा ते मुनीश्वर पण वर वधूने आशीर्वाद आपीने तेमने पूछीने पोतानी कुटीर में चाल्या गया। राजा दिलीपे पूछ्यू, गुरुदेव वशिष्ठ जी, चारे वर्णों ना विवाह केटला प्रकारना होय छे? आ वात जो गोपनीय न होय तो मने कहो। वशिष्ठ जी बोलिया, राजन, सांभळो, हूँ क्रमशः तमने बधा विवाहोनुं वर्णन करी संभळावुं छुं। विवाह 8 प्रकारना होय छे। ब्राह्म, देव, आर्ष, प्राजापत्य, आसुर, गांधर्व, राक्षस अने पेशाच। ज्या वरने बोलावीने वस्त्र अने आभूषणोथी विभूषित कन्यानु विधिपूर्वक दान करवामां आवे छे ते ब्राह्म विवाह कहेवाय छे। आवा विवाहथी उत्पन्न थनार पुत्र 21 पेढ़ीओनो उद्धार करे छे। यज्ञ करवा माटे ऋत्विजने जे कन्या आपवामां आवे छे ते देव विवाह छे, जेमा उत्पन्न थनार पुत्र 14 पेढ़ीओनो उद्धार करे छे। वर पासेथी बे बळद लईने जे कन्यानु दान करवामां आवे छे ते आर्ष विवाह छे। तेनाथी उत्पन्न थनार पुत्र 6 पेढ़ीओनो उद्धार करे छे। बन्ने एक साथे रहीने धर्मनु आचरण करे एम कहीने जे कोई मागणी करनार पुरुषने कन्या आपवामां आवे छे ते प्राजापत्य विवाह कहेवाय छे। तेनाथी उत्पन्न पुत्र पण 6 पेढ़ीओनो उद्धार करे छे। आ 4 विवाह ब्राह्मणों ने माटे धर्म अनुकूल मानवामां आव्या छे। ज्या पैसा आपीने कन्याने खरीदवामां आवे छे ते आसुर विवाह छे। वर अने कन्यामां परस्पर मैत्रीना कारणे ज लग्न थाय छे, तेनुं नाम गांधर्व विवाह छे। बळपूर्वक कन्याने हरी लावी ए राक्षस विवाह छे। सत्पुरुषोए आनी निंदा करी छे। छळपूर्वक कन्यानो अपहरण करीने करवामां आवता विवाहने पैसाच कहे छे। आ अत्यंत निंदनीय छे। समान वर्णनी कन्याओनी साथे विवाह कालमां तेमनो हाथ पोताना हाथमां लेवो जोईए, आज विधि छे। धर्म अनुकूल विवाहोथी 100 वर्ष सुधी जीवित रहेवावाळा धार्मिक संतान उत्पन्न थाय छे तथा अधर्म विवाहोथी जेमनो जन्म थाय छे ते भाग्यहीन, निर्धन अने ओछा आयुष्यना होय छे। तेथी ब्राह्मणोने माटे ब्राह्म विवाह ज श्रेष्ठ छे। આ પ્રમાણે મુનીશ્વર મૃગશૃંગ વિધિપૂર્વક વિવાહ કરીને વેદોક્ત માર્ગથી સારી રીતે ગૃહસ્થ ધર્મનું પાલન કરવા લાગ્યા। તેમની ગૃહસ્થી જેવી બીજા કોઈની ગૃહસ્થી ન કદી થઈ છે ન થશે। સુવૃતા, કમલા, વિમલા અને સુરસા આ ચારે પત્નીઓ પાતિવ્રત્ય ધર્મમાં તત્પર થઈને પતિની સેવામાં લાગી રહેતી હતી। તેમના સતીત્વની ક્યાંય તુલના ન હતી। આ પ્રમાણે તે ધર્માત્મા મુનિ તે ધર્મ પત્નીઓની સાથે રહીને સારી રીતે ધર્મ અનુષ્ઠાન કરવા લાગ્યા। રાજા દિલીપે પૂછ્યું, હે મુનિવર, પતિવ્રતાના શા લક્ષણ છે તથા ગૃહસ્થાશ્રમના પણ શા લક્ષણ છે? હું આ વાતને જાણવા ચાહું છું, કૃપા કરીને કહો. વશિષ્ઠજી બોલ્યા, હે રાજન, સાંભળો, હું ગૃહસ્થાશ્રમના લક્ષણ કહું છું. સદાચારનું પાલન કરનાર પુરુષ બંને લોક જીતી લે છે. ગૃહસ્થ પુરુષે બ્રાહ્મ મુહૂર્તમાં શયનથી ઉઠીને પહેલા ધર્મ અને અર્થનું ચિંતન કરવું, પછી અર્થોપાર્જનમાં થનારા શારીરિક કષ્ટ પર વિચાર કરીને મનમાં પરમેશ્વરનું સ્મરણ કરવું. ધનુષ્યથી છૂટેલું બાણ જેટલે દૂર જાય છે તેટલી ભૂમિ ઓળંગીને ઘરથી દૂર નૈઋત્ય કોણ તરફ જવું અને ત્યાં મળમૂત્રનો ત્યાગ કરવો. દિવસે અને સંધ્યાના સમયે કાન પર જનોઈ ચડાવીને ઉત્તર તરફ મોઢું રાખીને શૌચ માટે બેસવું જોઈએ અને રાત્રે દક્ષિણ તરફ મોઢું રાખીને મળમૂત્રનો ત્યાગ કરવો જોઈએ. મળ ત્યાગ કરતા ભૂમિને ઘાસથી ઢાંકી દેવી અને પોતાના માથા પર વસ્ત્ર નાખીને મૌન રહેવું. ન તો થૂકવું કે ન ઉપરનો શ્વાસ લેવો. શૌચના સ્થાન પર વધારે સમય ન રોકાવું. મળ તરફ દ્રષ્ટિ કરવી નહીં. પછી ગુદા અને લિંગને સારી રીતે ધોઈ નાખવા. કિનારાની માટી લઈને તેનાથી એ રીતે અંગોની શુદ્ધિ કરવી કે જેથી મળની દુર્ગંધ અને લેપ દૂર થઈ જાય. કોઈ પવિત્ર તીર્થમાં શૌચની ક્રિયા ગુદા વગેરે ધોવા એટલે કે શૌચની ક્રિયા ન કરવી. જો કરવું પડે તો કોઈ પાત્રમાં જળ લઈને તેનાથી અલગ જઈને શૌચ કર્મ કરવું. લિંગમાં એક વાર, ગુદામાં પાંચ વાર, ડાબા હાથમાં 10 વાર માટી લગાડવી. બંને પગમાં 5-5 વાર માટી લગાડીને ધોવા. આ પ્રમાણે શૌચ કરીને માટીથી હાથ પગ ધોઈને શિખા બાંધી લેવી અને 2 વાર આચમન કરવું. આચમન સમયે હાથ ઘૂંટણોની અંદર હોવા જોઈએ. પવિત્ર સ્થાનમાં પૂર્વ કે ઉત્તર તરફ મોઢું કરીને હાથમાં પવિત્રી ધારણ કરીને આચમન કરવું જોઈએ. આમ કરવાથી પવિત્ર એઠી થતી નથી. જો પવિત્રી પહેરીને જ ભોજન કર્યું હોય તો તે અવશ્ય એઠી થઈ જાય છે. તેનો ત્યાગ કરી દેવો જોઈએ. ત્યાર પછી ઉઠીને બંને આંખો ધોઈ નાખવી અને દાંતણ કરવું. તે સમયે નીચેનો મંત્ર બોલવો જોઈએ. આયુર્બલમ યશો વર્ચ વર્ચ પ્રજા પશુ વસુની ચ બ્રહ્મ પગનામ ચ મેઘામ ચ ત્વમ નો દેહી વનસ્પતિ. 233 અધ્યાયનું 17મું શ્લોક. વનસ્પતિ, તમે મને આયુ, બળ, યશ, તેજ, સંતાન, પશુ, ધન, વેદાધ્યનની બુદ્ધિ તથા ધારણા શક્તિ પ્રદાન કરો. આ મંત્રનો પાઠ કરીને દાંતણ કરવું. દાંતણ કાંટાળા અથવા દૂધવાળા વૃક્ષનું હોવું જોઈએ. તે 12 આંગળ લાંબુ હોય અને તેમાં કોઈ છેદ ન હોય. તે કનિષ્ઠિકા આંગળી જેટલું જાડું હોય. રવિવારે દાંતણ નિષિદ્ધ છે. તે દિવસે 12 ખોગળાથી મુખ શુદ્ધિ કરવી. ત્યાર પછી આચમન કરીને શુદ્ધ થઈને વિધિપૂર્વક પ્રાતઃ સ્નાન કરવું. સ્નાન પછી દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કરવું. પછી ઉઠીને 2 શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા. વિદ્વાન બ્રાહ્મણે ઉપવસ્ત્ર સદા ધારણ કરી રાખવું જોઈએ. આચમન પછી લલાટમાં ભસ્મ દ્વારા ત્રિપુંડ ધારણ કરવું અથવા ગોપીચંદનનું ઉભું તિલક કરવું. ત્યાર પછી સંધ્યા વંદનનો આરંભ કરીને પ્રાણાયામ કરવો. આપો, હિષ્ઠા વગેરે 3 ઋચાઓથી કુશોદક દ્વારા માર્જન કરવું. પૂર્વોક્ત ઋચાઓથી પ્રણવ સહિત 1-1નું ઉચ્ચારણ કરીને જળ છાંટવું. પછી સૂર્યશ્ચ વગેરે મંત્ર દ્વારા અભિમંત્રિત જળનું આચમન કરવું. ત્યાર પછી બંને હાથમાં જળ લઈને ગાયત્રી મંત્રથી અભિમંત્રિત કરવું અને સૂર્ય તરફ મોઢું કરીને ઊભા થઈને 3 વાર ઉપર તરફ જળ દ્વારા સૂર્યને અર્ધ્ય આપવો જોઈએ. પ્રાતઃ સંધ્યા જ્યારે તારા દેખાતા હોય તે સમયે આરંભ કરવી અને જ્યાં સુધી સૂર્યના દર્શન ન થાય ત્યાં સુધી ગાયત્રી મંત્રના જપ કરતા રહેવું. ત્યાર પછી સવિતા દેવતા સંબંધી પાપહારી મંત્રો દ્વારા હાથ જોડીને તે સૂર્યોપસ્થાન કરવું. સંધ્યા કાળે ગુરુના ચરણો તથા પૃથ્વી દેવીને પ્રણામ કરવા. જે બ્રાહ્મણ શ્રદ્ધા અને વિધિ સહિત દરરોજ સંધ્યોપાસના કરે છે તેને 3 લોકમાં કોઈ પણ વસ્તુ અપ્રાપ્ત નથી. સંધ્યા સમાપ્ત થયા પછી હોમ કરવો. કોઈ પણ દિવસ ખાલી ન જવો જોઈએ. દરરોજ કંઈ ને કંઈ દાન કરવું. આ દિવસના પ્રથમ ભાગના કૃત્ય વિશે કહ્યું. બીજા ભાગમાં વેદોનો સ્વાધ્યાય કરવામાં આવે છે. સમિદા, ફૂલ અને દર્ભ વગેરે લાવવાનો આજ સમય છે. દિવસના ત્રીજા ભાગમાં ન્યાયપૂર્વક થોડા ધનનું ઉપાર્જન કરવું. શરીરને કષ્ટ આપ્યા વિના દેવ ઈચ્છાથી જે મળી શકે તેટલું જ મેળવવું. બ્રાહ્મણમાં 6 માંથી 3 કર્મ તેની આજીવિકાના સાધન છે. યજ્ઞ કરાવવું, વેદ ભણાવવા અને શુદ્ધ આચરણવાળા યજમાન પાસેથી દાન લેવું, આ 3 તેની આજીવિકાના કર્મ છે. દિવસના ચોથા ભાગમાં ફરી સ્નાન કરવું. પ્રાતઃકાળ સંધ્યા વંદન પછી દર્ભના આસન પર બેસવું અને બંને હાથમાં કુશ લઈને હાથ જોડીને બ્રહ્મયજ્ઞની પૂર્તિને માટે યથાશક્તિ સ્વાધ્યાય કરવો. તે સમયે ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ તથા યજુર્વેદના મંત્રોના જપ કરવા જોઈએ. પછી દેવતા, ઋષિ અને પિતૃનું તર્પણ કરવું. દેવતાઓના તર્પણ સમયે યજ્ઞ પવિત્રને ડાબા ખભા પર રાખવી. ઋષિ તર્પણ સમયે તેને ગળામાં માળાની જેમ ધારણ કરવું અને પિતૃ તર્પણ સમયે જનોઈને જમણા ખભા પર રાખવી. તેમને ક્રમશઃ દેવતીર્થ, પ્રજાપતિ તીર્થ અને પિતૃતીર્થથી જળ આપવું. એ પછી સંપૂર્ણ ભૂતોને જળ આપવું. મધ્યાહન કાળમાં આપો હિષ્ઠા આ મંત્રથી પોતાના મસ્તક પર પાણી છાટીને આપહ પુનંતુ આ મંત્રથી અભિમંત્રિત કરેલા જળનું આચમન કરવું. ત્યાર પછી બંને હાથમાં જળ લઈને ગાયત્રી મંત્ર બોલીને સૂર્યને એકવાર અર્ધ્ય આપો. ત્યાર પછી ગાયત્રી મંત્ર બોલીને સૂર્યને એકવાર અર્ધ્ય આપો. ત્યાર પછી ગાયત્રીના જપ કરવા. ગાયત્રી મંત્ર દ્વારા યથાશક્તિ સૂર્યનું ઉપસ્થાન કરીને તેની પ્રદક્ષિણાને નમસ્કાર કર્યા પછી આસન પર બેસવું અને જળના દેવતાઓને નમસ્કાર કરીને એકાગ્ર ચિત્તે ઘેર જવું. આ પ્રમાણે જપ યજ્ઞ પછી દેવતાઓની પૂજા કરવી. બ્રાહ્મણે સૂર્ય, દુર્ગા, શ્રી વિષ્ણુ, ગણેશ તથા શિવ આ પંચ દેવતાઓની પૂજા કરવી જોઈએ. ત્યાર પછી પંચ મહાયજ્ઞનું અનુષ્ઠાન કરવું. પછી ભૂતબલિ, કાકબલિ અને કુકુરબલિ વગેરે આપીને નીચેના મંત્રનો પાઠ કરવો. દેવા મનુષ્યા પશવો વંશ્યાસી વયાંસી સિદ્ધાશ્ચ યક્ષોરગ દૈત્ય સંધ્યા પ્રેતા પિશાચા ઉર્ગા સમસ્તા યે ચ અન્નમ ઇચ્છંતિ મયાત્ર દત્તમ. 223 અધ્યાયનું 43 શ્લોક. દેવતા, મનુષ્ય, પશુ, પક્ષી, સિદ્ધ, યક્ષ, નાગ, દૈત્ય, પ્રેત, પિશાચ અને બધી પ્રકારના સર્પ જે મારી પાસે ભોજનની ઈચ્છા રાખે છે તે અહીં આવીને મારા આપેલા અન્નને ગ્રહણ કરે. આ પ્રમાણે કહીને બધા પ્રાણીઓને માટે પૃથક પૃથક બલિ આપો. ત્યાર પછી વિધિપૂર્વક આચમન કરીને પ્રસન્ન ચિત્તે દ્વાર પર બેસવું અને શ્રદ્ધા સહિત કોઈ અતિથિના આવવાની પ્રતીક્ષા કરવી. ગાય દોહીએ એટલો સમય પ્રતીક્ષા કર્યા પછી જો ભાગ્યવશ કોઈ અતિથિ આવી જાય તો યથાશક્તિ અન્ન અને જળ આપીને દેવતાની જેમ ભક્તિપૂર્વક તેની પૂજા કરવી. સંન્યાસી અને બ્રહ્મચારીને વિધિપૂર્વક બધા વ્યંજનો યુક્ત રસોઈમાંથી જે હમણાં ઉપયોગમાં ન લેવામાં આવી હોય તે અન્નની ભિક્ષા આપવી. સંન્યાસી અને બ્રહ્મચારી આ બંને બનેલી રસોઈના સ્વામી મુખ્ય અધિકારી છે. સંન્યાસીના હાથમાં પહેલા જળ આપવું, પછી અન્ન આપવું, પછી ફરી જળ આપવું. આ પ્રમાણે કરવાથી તે ભિક્ષાનું અન્ન મેરુ જેટલું અને જળ સમુદ્ર જેટલું ફળ આપનારા છે. જે મનુષ્ય સંન્યાસીને આદરપૂર્વક ભિક્ષા આપે છે તેને ગોદાનનું પુણ્ય થાય છે. એવું ભગવાન યમનું કથન છે. માતા, પિતા, ગુરુ, બંધુ, ગર્ભવતી સ્ત્રી, વૃદ્ધ બાળક અને આવેલ અતિથિ જ્યારે ભોજન કરી લે ત્યારબાદ ઘરનો માલિક, ગૃહસ્થ પુરુષ લીપેલા પવિત્ર સ્થાનમાં હાથ પગ ધોઈને બેસે અને પૂર્વાભિમુખ બેસીને ભોજન કરે. ભોજન કરતા વાણીને સંયમમાં રાખીને મૌન રહેવું. બંને હાથ બંને પગ અને મુખ આ 5 ને ધોઈને ભોજન કરવું જોઈએ. ભોજનનું પાત્ર ઉત્તમ અને શુદ્ધ હોવું જોઈએ. અન્નની નિંદા કરવી નહીં. એક વસ્ત્ર ધારણ કરીને અથવા ફૂટેલા પાત્રમાં ભોજન ન કરવું. જે શુદ્ધ કાસાના વાસણમાં એકલો ભોજન કરે છે તેના આયુ, બુદ્ધિ, યશ અને બળ આ ચારની વૃદ્ધિ થાય છે. ઘી, અન્ન તથા બધી પ્રકારની વાનગી ચમચાથી જ પીરસવી જોઈએ, હાથેથી નહીં. ભોજનમાંથી પહેલા થોડું અન્ન કાઢીને ધર્મરાજ તથા ચિત્રગુપ્તને બલિ આપવું, પછી સંપૂર્ણ પ્રાણીઓ માટે અન્ન આપતા રહીને આ મંત્રનું ઉચ્ચારણ કરવું. યત્ર ક્વચન સંસ્થાનામ શ્રુતૃષ્ણો પહતાત્મ નામ ભૂતાનામ તૃપ્તયે અક્ષય યમિદ મસ્તુ યથા સુખમ. 233માં અધ્યાયનો 56મો શ્લોક. જ્યાં ક્યાંય પણ રહીને ભૂખ તૃષાથી પીડિત પ્રાણીઓની તૃપ્તિ માટે આ અન્ન અને જળ પ્રસ્તુત છે, આ તેમના માટે સુખપૂર્વક અક્ષય તૃપ્તિનું સાધન થાવ. ભોજનમાં મન લગાવીને પ્રથમ મધુર રસ ગ્રહણ કરવો, વચ્ચે મીઠાવાળી અને ખાટી વસ્તુઓ ખાવી, ત્યાર પછી કડવા અને તીખા પદાર્થો ગ્રહણ કરવા. પ્રથમ રસદાર વસ્તુઓ ખાવી, વચ્ચે મીઠી અને અંતમાં ફરી રસાળ પદાર્થો ગ્રહણ કરવા. આથી મનુષ્યનું બળ અને આરોગ્ય વધે છે. સંન્યાસીએ 8 ગ્રાસ, વનવાસીએ 16 ગ્રાસ અને ગૃહસ્થે 32 ગ્રાસ ભોજન કરવું જોઈએ. બ્રહ્મચારીને માટે ગ્રાસની કોઈ નિયત સંખ્યા નથી. દ્વિજે શાસ્ત્ર વિરુદ્ધ ભક્ષ્ય ભોજ્યાદિ પદાર્થનું સેવન ન કરવું જોઈએ. શુષ્ક એટલે સૂકા અને વાસી પદાર્થોને ભોજન કરવા યોગ્ય કહ્યા નથી. ભોજન પછી શાસ્ત્રોક્ત વિધિથી આચમન કરીને એકાગ્રચિત થઈને હાથ મુખની શુદ્ધિ કરવી, માટી અને જળથી મુખ મસળી મસળીને ધોવા, ત્યાર પછી કોગળા કરીને દાંતોના અંદરના ભાગ તેમના જોડાણની વચ્ચે સળીઓ વગેરે દ્વારાથી સાફ કરવા, પછી આચમન કરીને પાત્રને હટાવી દેવું અને થોડા ભીના હાથે મુખ અને નાસિકાનો સ્પર્શ કરવો, હથેળીથી નાભીનો સ્પર્શ કરવો, ત્યાર પછી શાંત અને શુદ્ધ ચિત્ત થઈને આસન પર બેસવું અને પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવું, ત્યાર પછી ફરી આચમન અને તાંબુલ ભક્ષણ કરવું. ભોજન કરીને બેઠેલા પુરુષે વિશ્રામ કરીને થોડી વાર શ્રીહરિનું ચિંતન કરવું. દિવસના 6ઠા અને 7મા ભાગમાં ઉત્તમ શાસ્ત્ર વગેરે દ્વારા મનોરંજન અને ઇતિહાસ પુરાણોના પાઠમાં વ્યતીત કરવો. 8મા ભાગમાં જીવિકાના કાર્યમાં સંલગ્ન રહેવું. ત્યાર પછી ફરી બાહ્ય સંધ્યા સાંઈ સંધ્યાનો સમય થઈ જાય છે. જ્યારે સૂર્ય અસ્તાંચલના શિખર પર પહોંચી જાય ત્યારે હાથ પગ ધોઈને હાથમાં દર્ભ લઈને એકાગ્ર ચિત્તે સાયંકાળની સંધ્યોપાસના કરવી. સૂર્ય હોય ત્યારે જ પશ્ચિમ સંધ્યા શરૂ કરવી. તે સમયે સૂર્યનું અડધું મંડળ જ અસ્ત થવું જોઈએ. પ્રાણાયામ કરીને જળદેવતા સંબંધી મંત્રોથી માર્જન કરવું. સાયંકાળમાં અગ્નિશ્ચ મા મન્યુશ્ચ વગેરે મંત્ર દ્વારા અને સવારે સૂર્યશ્ચ મા મન્યુશ્ચ વગેરે મંત્ર દ્વારા આચમન કરવું. સાયં સંધ્યામાં પશ્ચિમાભિમુખ બેસીને મૌન તથા એકાગ્રચિત થઈને રુદ્રાક્ષની માળા લઈને તારાનો ઉદય થાય ત્યાં સુધી પ્રણવ અને વ્યાહતીઓ સહિત ગાયત્રી મંત્રના જપ કરવા. પછી વરુણ દેવતા સંબંધી ઋચાઓથી સૂર્યોપસ્થાન કરીને પ્રદક્ષિણા કરીને પ્રત્યેક દિશા અને દિક્પાલને અલગ અલગ નમસ્કાર કરવા. આ પ્રમાણે સાયંકાળની સંધ્યોપાસના કરીને અગ્નિહોમ કર્યા પછી પરિવારના સભ્યો સાથે ભોજન કરવું. ભોજનની માત્રા વધારે હોવી ન જોઈએ. ભોજનના થોડા સમય પછી શયન કરવું. સાયંકાળે અને પ્રાતઃકાળે પણ બલિવૈશ્વદેવ કરવો જોઈએ. સ્વયં ભોજન ન કરવું હોય તો પણ બલિવૈશ્વદેવનું અનુષ્ઠાન હંમેશા કરવું, અન્યથા પાપના ભાગી થવું પડે છે. જો ઘેર કોઈ અતિથિ આવી જાય તો ગૃહસ્થે પોતાની શક્તિ અનુસાર તેનો યથોચિત સત્કાર કરવો. રાત્રે ભોજન પછી હાથ પગ ધોઈને ગૃહસ્થે સૈયા પર જઈને સૂઈ જવું. સૈયા પર તકિયો હોવો જરૂરી છે. પોતાના ઘરમાં પૂર્વ દિશા તરફ માથું રાખવું અને સાસરિયામાં સૂવું હોય તો દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવું. પરદેશમાં ગયેલા મનુષ્ય પશ્ચિમ દિશા તરફ માથું રાખીને સૂવું. ઉત્તર દિશામાં માથું રાખીને કદી સૂવું નહીં. સૂતા પહેલા રાત્રિ સુક્તના જપ અને સુખપૂર્વક શયન કરવાવાળા દેવતાઓનું સ્મરણ કરવું. પછી એકાગ્રચિત થઈને અવિનાશી ભગવાન વિષ્ણુને નમસ્કાર કરીને રાત્રે શયન કરવું. અગસ્ત્ય, માધવ, મહાબલી, મુચુકંદ, કપિલ તથા આસ્તિક મુનિ આ 5 સુખપૂર્વક શયન કરવાવાળા છે. માંગલિક વસ્તુથી ભરેલા જળપૂર્ણ કળશને માથા તરફ મૂકીને વરુણ દેવતા સંબંધી વૈદિક મંત્રોથી પોતાની રક્ષા કરીને સૂ ઋતુકાળમાં પત્ની સાથે સમાગમ કરવો, સદા પોતાની સ્ત્રીમાં જ અનુરાગ રાખો, પત્નીના સ્વીકાર બાદ રતિની ઈચ્છાથી તેની પાસે જવું, પર્વના દિવસે તેનો સ્પર્શ ન કરવો, રાત્રિના પહેલા અને પાછલા પ્રહરને વેદાભ્યાસમાં વ્યતીત કરવો અને વચ્ચેના બે પહોરોમાં શયન કરવું, આવું કરનાર પુરુષ બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે। ઉપર જે કઈ કહેવામાં આવ્યું છે તે બધું કર્મ ગૃહસ્થે દરરોજ કરવું જોઈએ, આ જ ગૃહસ્થાશ્રમના લક્ષણ છે। સંપૂર્ણ વેદોક્ત સદાચારથી યુક્ત આ ગૃહસ્થાશ્રમનું લક્ષણ મેં તમને સંક્ષેપમાં કહ્યું છે। હવે પતિવ્રતાઓના લક્ષણ સાંભળો। અધ્યાય 91મો સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।